श्री पद्म पुराण पाताल खंड अध्याय 35। वृंदावन ने श्रीकृष्ण नु महात्मय ऋषिओए कह्यू, सुतजी अमे तमारा मुखे राम अश्वमेघनी कथा सारी रीते सांभळी लीधी, हवे परमात्मा श्रीकृष्णना महात्मय नु वर्णन करो। सुतजी बोलिया, महर्षि जेमनु हृदय भगवान शंकरना प्रेम में मग्न रहे छे, ते पार्वती देवी पोताना पति ने प्रेमपूर्वक नमस्कार करीने आ प्रमाणे बोलिया, प्रभो वृंदावननु महात्म्य अथवा अद्भुत रहस्य शुं छे ते हूँ सांभळवा इच्छू छू। महादेवजीए कह्युं, देवी हूँ ए कही चूक्यो छू कि वृंदावन ज भगवाननु सौथी प्रिय धाम छे। गुह्य थी गुह्य, उत्तम थी उत्तम ने दुर्लभ थी पण दुर्लभ छे। त्रणे लोक में अत्यंत गुप्त स्थान छे। मोटा मोटा देवेश्वर पण तेनी पूजा करे छे। ब्रह्मा वगैरे पण तेनी पूजा करे छे। त्यां देवता अने सिद्धों नो निवास छे। योगिंद्र अने मुनिंद्र पण सदा तेना ध्यान में तत्पर रहे छे। श्री वृंदावन बहुज सुंदर अने पूर्णानंदमय रसनो आश्रय छे। त्यानी भूमि चिंतामणि छे अने जल रसथी भरेलो अमृत छे। त्याना वृक्षो कल्पवृक्ष छे, जेमनी नीचे कामधेनु गायोना धन निवास करे छे। त्यानी दरेक स्त्री लक्ष्मी अने दरेक पुरुष विष्णु छे, केम के तेओ लक्ष्मी अने विष्णुना दशांशथी प्रगट थया छे। ते वृंदावनमां सदा श्याम तेज बिराजमान रहे छे, जेनी नित्य निरंतर किशोर अवस्था 15 वर्षनी उमर बनी रहे छे। ते आनंद मूर्तिमान विग्रह छे, तेमा संगीत नृत्य ने वार्तालाप वगैरह नी अद्भुत योग्यता छे। तेना मुख पर सदा मंद मुस्कान नी छटा छवायेली रहे छे। जेमनो अंतःकरण शुद्ध छे, जे प्रेम थी परिपूर्ण छे, तेवा ज वैष्णवो ते वननो आश्रय ले छे। ते वन पण ब्रह्मानंद मां निमग्न छे। त्या ब्रह्मनाज स्वरूप नी स्फूर्णा थाय छे। वास्तव मां ते वन ब्रह्मानंदमय ज छे। त्यां दररोज पूर्ण चंद्रमानो उदय थाय छे। सूर्यदेव पोताना मंद किरणों द्वारा ते वननी सेवा करे छे। त्यां दुखनुं तो नाम ज नथी, तेमां जता ज सर्व दुखोनो नाश थई जाय छे। ते जरा अने मृत्युथी रहित स्थान छे। त्यां क्रोध अने मत्सरतानो प्रवेश नथी, भेद अने अहंकारनी पण त्यां पहोंच नथी। ते पूर्ण आनंदमय अमृत रसथी भरपूर अखंड प्रेम सुखनो समुद्र छे। त्रणे गुणोथी पर छे अने महान प्रेम धाम छे। त्यां प्रेमनी पूर्ण रूपे अभिव्यक्ति थई छे। जे वृंदावनना वृक्ष वगैरे पण पुलकित थईने प्रेमना आंसु વહાવ્યા છે, ત્યાંના ચેતન વૈષ્ણવોની સ્થિતિ વિશે શું કહી શકાય। ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજનો સ્પર્શ થવાના કારણે વૃંદાવન આ પૃથ્વી પર નિત્ય ધામના નામે પ્રસિદ્ધ છે। તે સહસ્ત્ર દળ કમળનું કેન્દ્ર સ્થાન છે। તેના સ્પર્શ માત્રથી આ પૃથ્વી ત્રણેય લોકમાં ધન્ય માનવામાં આવે છે। ભવમંડળમાં વૃંદાવન ગુહ્યથી પણ ગુહ્યતમ રમણીય અવિનાશી તથા પરમાનંદમય પરિપૂર્ણ સ્થાન છે। એ ગોવિંદનું અક્ષય ધામ છે, તેને ભગવાનના સ્વરૂપથી ભિન્ન માનવું ન જોઈએ। તે અખંડ બ્રહ્માનંદનો આશ્રય છે, જ્યાંની ધૂળનો સ્પર્શ થવા માત્રથી મોક્ષ મળી જાય છે। તે વૃંદાવનના મહાત્મ્યનું કઈ રીતે વર્ણન કરી શકાય। તેથી દેવી તમે એકાગ્ર ચિત્તથી પોતાના હૃદયની અંદર તે વૃંદાવનનું ચિંતન કરો તથા તેના વિહાર સ્થાનોમાં કિશોર વિગ્રહ શ્રી કૃષ્ણચંદ્રનું ધ્યાન કરતા રહો। પહેલા જણાવ્યું છે કે વૃંદાવન સહસ્ત્ર દળ કમળનું કેન્દ્ર સ્થાન છે। કાલિંદ કન્યા યમુના તે કમળ કર્ણિકાના પ્રદક્ષિણા કર્યા કરે છે। યમુનાનું જળ અનાયાસે જ મુક્તિ આપનારું છે। તે પોતાની સુગંધથી મનુષ્યનું મન મોહી લે છે। તે જળમાં આનંદદાયીની સુધાથી મિશ્રિત ઠોસ મકરંદ રસની પ્રતિષ્ઠા છે। પદ્મ અને ઉત્પલ વગેરે વિવિધ પ્રકારના પુષ્પોથી યમુનાનું સ્વચ્છ જળ અનેક રંગનું દેખાય છે। પોતાના ચંચળ તરંગોના કારણે તે જળ અત્યંત મનોહર અને રમણીય પ્રતીત થાય છે। પાર્વતીજીએ પૂછ્યું, દયાનિધે ભગવાન કૃષ્ણનું આશ્રયધામ સૌંદર્ય અને શ્રી વિગ્રહ કેવો છે, હું તે સાંભળવા ઈચ્છું છું। કૃપા કરીને કહો. મહાદેવજીએ કહ્યું, દેવી, પરમ સુંદર વૃંદાવનના મધ્ય ભાગમાં એક મનોહર ભવનની અંદર અત્યંત ઉજ્જવળ યોગપીઠ છે. તેના પર માણેકનું બનેલું સુંદર સિંહાસન છે. સિંહાસન પર અષ્ટદળ કમળ છે, તેની જેની કર્ણિકા અર્થાત મધ્ય ભાગમાં સુખદાયી આસન છે. તે જ ભગવાન શ્રી કૃષ્ણનું ઉત્તમ સ્થાન છે. તેના મહિમાનું વર્ણન શું કરવું? ત્યાં જ ભગવાન ગોવિંદ બિરાજે છે. વૈષ્ણવ વૃંદ તેમની સેવામાં લાગેલું રહે છે. ભગવાનનું વ્રજ, તેમની અવસ્થા અને તેમનું રૂપ એ બધું દિવ્ય છે. શ્રી કૃષ્ણ જ વૃંદાવનના અધીશ્વર છે, તેઓ જ વ્રજના રાજા છે. તેમનામાં સદા છ પ્રકારના ઐશ્વર્ય નિત્ય બિરાજે છે. તેઓ વ્રજના બાલક બાલિકાઓના એકમાત્ર પ્રાણ વલ્લભ છે અને કિશોરવસ્થાને પાર કરીને યૌવનમાં પર્દાપણ કરી રહ્યા છે. તેમનું શરીર અદ્ભુત છે, તેઓ સૌના આદિ કારણ છે, પરંતુ તેમનું આદિ કોઈ નથી. તેઓ નંદગોપના પ્રિય પુત્ર રૂપે પ્રગટ થાય છે, પરંતુ વાસ્તવમાં અજન્મ અને નિત્ય બ્રહ્મ છે. જેમને વેદની શ્રુતિઓ સદા શોધતી રહે છે, તેમણે ગોપીઓનું ચિત્ત ચોરી લીધું છે. તેઓ જ પરમધામ છે, તેમનું સ્વરૂપ બધાથી ઉત્કૃષ્ટ છે. તેમનો શ્રી વિગ્રહ બે ભુજાઓથી શોભી રહ્યો છે. તેઓ ગોકુલના અધિપતિ છે. આવા ગોપીનંદન શ્રી કૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. ભગવાનની કાંતિ અંદર અત્યંત ભગવાનની કાંતિ અત્યંત સુંદર અને અવસ્થા નૂતન છે. તેઓ બહુ સ્વસ્થ દેખાય છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે, જેના કારણે તેઓ બહુ સુંદર લાગે છે. તેમનો વિગ્રહ નવા મેઘ વાદળો જેવો અત્યંત સ્નિગ્ધ છે. તેમણે કાનોમાં મનોહર કુંડળ ધારણ કરેલા છે. તેમની કાંતિ ખેલેલા નીલ કમળ જેવી લાગે છે. તેમનો સ્પર્શ સુખદ છે. તેઓ સૌને સુખ આપનારા છે. તેઓ પોતાના શ્યામ છટાથી મનને મોહી લે છે. તેમના વાળ અત્યંત સુંવાળા, કાળા અને વાંકુડિયા છે. તેમનામાંથી ઘણા પ્રકારની દિવ્ય સુગંધ નીકળે છે. વાળની ઉપર લલાટના દક્ષિણ ભાગમાં શ્યામ રંગની ચોટીના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરવાથી તેમનો વિગ્રહ બહુ ઉજ્જવળ દેખાય છે. સુંદર મોરપંખ અને મોરપંખ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું સજવું ધજવું બહુ સુંદર છે. તેઓ ક્યારેક તો મંદાર પુષ્પોથી સુશોભિત ગાયના પૂંછના આકારની બનેલી ચોટલી ધારણ કરે છે. ક્યારેક મોરપંખના મુગટથી અલંકૃત થાય છે અને ક્યારેક અનેક મણિ માણેકના બનેલા સુંદર મુગટોથી વિભૂષિત થાય છે. ચંચળ વાળોનો ગુચ્છ અલકાવલી તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું મનોહર મુખ કરોડો ચંદ્રમા જેવું તેજસ્વી છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે. ગોરોચનની ટીલી પણ શોભા આપી રહી છે. તેમનું શરીર નીલકમળ જેવું સ્નિગ્ધ અને નેત્ર કમળદળની જેમ વિશાળ છે. તેઓ થોડા થોડા ભમરો નચાવતા મંદ મંદ મુસ્કાન સાથે તિરછી દ્રષ્ટિથી જોયા કરે છે. તેમની નાસિકાનો અગ્રભાગ રમણીય સૌંદર્યથી યુક્ત છે, જેના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. તેમણે નાકના અગ્રભાગમાં ગજમોતી ધારણ કરીને તેમની કાંતિથી ત્રિભુવનનું મન મોહી લીધું છે. તેમનો નીચલો હોઠ સિંદૂર જેવો લાલ અને ચીકણો છે, જેના કારણે તેમની મનોહરતા વિશેષ વધી ગઈ છે. તેઓએ પોતાના કાનોમાં વિવિધ પ્રકારના રંગોથી સુશોભિત સોનાના મકરા કૃત કુંડળ પહેર્યા છે. તે કુંડળોના કિરણ પડવાથી તેમનું સુંદર ગાલ દર્પણ જેવા શોભાયમાન લાગે છે. તેઓ કાનોમાં પહેરેલા કમળ, મંદાર, પુષ્પ અને મકરાકાર કુંડળથી વિભૂષિત છે. તેમના વૃક્ષ સ્થળ પર કૌસ્તુભ મણિ અને શ્રીવત્ વત્સ ચિહ્ન શોભી રહ્યા છે. ગળામાં મોતીઓનો હાર ચળકી રહ્યો છે. તેમના વિભિન્ન અંગોમાં દિવ્ય માણેક તથા મનોહર સુવર્ણ મિશ્રિત આભૂષણો સુશોભિત છે. હાથોમાં કડા, ભુજાઓમાં બાજુબંધ તથા કમરમાં કંદોરો શોભી રહ્યો છે. ઘઘરોની સુંદરતાથી ચરણોની શોભા વધી ગઈ છે, જેના કારણે ભગવાનનો શ્રી વિગ્રહ અત્યંત શોભાયમાન દેખાઈ રહ્યો છે. શ્રી અંગોમાં કપૂર, અગરુ, કસ્તુરી અને ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય શોભી રહ્યા છે. ગોરોચન વગેરેથી મિશ્રિત દિવ્ય અંગરાગો દ્વારા વિચિત્ર રંગબેરંગી ચિત્રો વગેરેની રચના કરવામાં આવી છે. કમરથી પગના અગ્રભાગ સુધી ચળકતા પિતાંબરથી શોભી રહ્યા છે. ભગવાનનો નાભિ પ્રદેશ ગંભીર એટલો ઊંડો છે. તેની નીચેની રોમાવલી સુંદર માળા લટકી રહી છે. ભગવાનનો નાભી પ્રદેશ ગંભીર એટલે કે ગભીર એટલે કે ઊંડો છે, તેની નીચેની રોમાવલી સુધી માળા લટકી રહી છે, તેમના બંને ઘૂંટણો સુંદર ગોળાકાર છે તથા કમળ જેવા ચરણ બહુ સુંદર લાગે છે, હાથ અને પગના તળિયા દયા વ્રજ અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે તથા તેમના ઉપર નખરૂપી ચંદ્રમાની કિરણાવલીઓનો પ્રકાશ પડી રહ્યો છે. સનક સનંદ વગેરે યોગીશ્વર પોતાના હૃદયમાં ભગવાનના આવા રૂપની ઝાંખી કરે છે. તેમની છબી ત્રિભંગી છે, તેમના શ્રીઅંગ એટલા સુંદર એટલા મનોહર છે, જાણે સૃષ્ટિની સમસ્ત નિર્માણ સામગ્રીનો સાર કાઢીને બનાવ્યા હોય. જે સમયે તેઓ બાજુમાં ગરદન ફેરવીને ઊભા રહે છે ત્યારે તેમનું સૌંદર્ય એટલું વધી જાય છે કે તેની સામે અનંત કોટી કામદેવ પણ લજવાઈ જાય છે. ડાબા ખભા પર ઝૂકેલા તેમના સુંદર ગાલ અતિ શ્રેષ્ઠ લાગે છે. તેમના સુવર્ણમય કુંડળ ઝગમગતા રહે છે. તેઓ સહેજ તિરછી દ્રષ્ટિ અને મંદ મુસ્કાનથી સુશોભિત થનારા કરોડો કામદેવોથી પણ વધારે સુંદર લાગે છે. બંધ હોઠ પર વાંસળી મૂકીને વગાડે છે અને તેના મધુર સુરથી ત્રિભુવનને મોહિત કરતા રહીને સૌને પ્રેમ સુધાના સમુદ્રમાં ડૂબાડી રહ્યા છે. પાર્વતીજીએ કહ્યું, દેવ દેવેશ્વર, તમારા ઉપદેશથી એ જાણી શકાયું કે ગોવિંદ નામથી પ્રસિદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ જ આ જગતમાં પરમ કારણ છે. તેઓ જ પરમ પદ છે, વૃંદાવનના અધીશ્વર છે તથા નિત્ય પરમાત્મા છે. પ્રભુ, હવે હું એ સાંભળવા ચાહું છું કે શ્રીકૃષ્ણનું ગૂઢ રહસ્ય, મહાત્મા અને સુંદર ઐશ્વર્ય શું છે, તમે તેનું વર્ણન કરો. મહાદેવજીએ કહ્યું, દેવી, જેમના ચંદ્ર જેવા ચરણ નખોના કિરણોના મહાત્મયનો પણ અંત નથી, તે જ ભગવાન શ્રીકૃષ્ણના મહિમાના સંબંધમાં હું થોડી વાતો કહી રહ્યો છું. તમે આનંદપૂર્વક શ્રવણ કરો. સર્જન પાલન અને સંહારની શક્તિથી યુક્ત જે બ્રહ્મા વગેરે દેવતાઓ છે તે બધા શ્રીકૃષ્ણના જ વૈભવ છે. તેમના રૂપનો જે કરોડોમો અંશ છે તેનો પણ કરોડોમો અંશ કર્યા પછી એક અંશ કલાથી અસંખ્ય કામદેવોની ઉત્પત્તિ થાય છે, જે આ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત થઈને જગતના જીવોને મોહમાં નાખતા રહે છે. ભગવાનના શ્રી વિગ્રહની શોભામયી કાંતિના કોટી કોટી અંશથી ચંદ્રમાનો આવિર્ભાવ થયો છે. શ્રીકૃષ્ણ પ્રકાશના કરોડમાં અંશથી જે કિરણો નીકળે છે તે જ અનેક સૂર્યોના રૂપમાં પ્રગટ થાય છે. ત્યાર પછી શ્રીઅંગથી જે રશ્મિનો પ્રગટ થાય છે તે પરમાનંદમય રસામૃતથી પરિપૂર્ણ છે. પરમાનંદ અને પરમ ચૈતન્ય જ તેમનું સ્વરૂપ છે. તેમનામાંથી જ આ વિશ્વની વિશ્વના જ્યોતિર્મય જીવો જીવન ધારણ કરે છે. જે ભગવાનના જ કોટી કોટી અંશ છે તેમના યુગલ ચરણાર વિંદોના નખરૂપી ચંદ્રકાંત મણીથી નીકળનારી પ્રભાને જ સૌનું કારણ કહે છે. તે કારણ તત્વ વેદોના માટે પણ દુર્ગમ્ય છે. વિશ્વને વિમુગ્ધ કરવા વાળા જે વિવિધ પ્રકારની સૌરભ સુગંધ છે તે બધી ભગવત વિગ્રહની દિવ્ય સુગંધની અનંત કોટી અંશ માત્ર છે. ભગવાનના સ્પર્શથી જ પુષ્પગંધ વગેરે વિવિધ પ્રકારની સુગંધો એટલે સૌરભનો પ્રાદુર્ભાવ થાય છે. શ્રીકૃષ્ણની પ્રિયતમા તેમની પ્રાણવલ્લભા શ્રી રાધા છે, તે જ આદ્યા પ્રકૃતિ છે. અધ્યાય 35 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.